શ્રી સ્વામિનારાયણો વિજય તેતરામ સદગુરુ શ્રી શતાનંદ સ્વામી વિરચિત સત્સંગી જીવન પ્રથમ પ્રકરણ અધ્યાય 11મો સુવ્રત મુનિ કહે છે, હે રાજન, ઉત્તર કૌશલ દેશને વિશે સરયુ નદીના ઉત્તર કિનારે ઇટાર નામનું નગર આવેલું છે. આ નગરમાં ચારે વર્ણના મનુષ્યો નિવાસ કરે છે. તેમાં લક્ષ્મણ શર્મા નામથી સુપ્રસિદ્ધ એક વિપ્રનો જન્મ થયો. તેમનું ગોત્ર સાવરણી હતું. ભાર્ગવ, વૈતહવ્ય અને સાવેતસ આ ત્રણ તેમના પ્રવર હતા. તેમજ સામવેદી તે વિપ્રની કૌથુમી શાખા હતી. તે લક્ષ્મણ શર્મા વિપ્રને ત્યાં બંસીધર નામના પુત્ર થયા. તેમના વેદમાન અને તેમના મહાબુદ્ધિશાળી કન્હીરામ નામના પુત્ર થયા. તે કન્હીરામ વિપ્ર કેટલાક કાળ પર્યંત મેહદાવ નામના નગરમાં રહ્યા હતા અને ત્યાંના સુરનેત્ર નામના રાજાના કુલ પરંપરાના પૂજ્ય રાજ પંડિત હતા. અર્થાત તે પાંડે અટકથી પ્રસિદ્ધ હતા. તે કન્હીરામ પાંડેને ત્યાં બાલશર્મા નામે પુત્રનો જન્મ થયો. આ બાલશર્મા વેદશાસ્ત્રમાં પારંગત અને ધર્મપ્રેમી હતા. તેમનું મન અતિ પવિત્ર હતું. તેઓ સત્યવાદી અને જીતેન્દ્રિય હતા. બ્રહ્માજીના અંશભૂત અને પવિત્ર કુળ પરંપરામાં જન્મેલા આ બાલશર્મા અનેક યજ્ઞો કરતા હતા. તે ઉદાર બુદ્ધિવાળા હતા. તેમજ વિદ્યા, શાંતિ, દયા, લજ્જા, સૌશીલ્ય આદિ અનંત કલ્યાણકારી ગુણોના ભંડાર હતા. તે બાલશર્મા પાંડેને ત્યાં ભાગ્યવતી નામે પત્ની હતા. તે પણ પતિવ્રતા નારીને ઉચિત અનંત શુભગુણોથી ભરપૂર હતા. બાલશર્મા પણ પોતાની ભાગ્યવતી પત્ની સાથે સ્વધર્મનું પાલન કરવામાં નિરંતર તત્પર રહેતા. સુવ્રત મુનિ કહે છે, હે નૃપ, વિશુદ્ધ અંતઃકરણવાળા આ દંપતીને જ પોતાના માતા પિતા કરવાનો ધર્મદેવે મનથી દ્રઢ નિર્ણય કર્યો. ત્યારબાદ ધર્મે બાલશર્માના અંતઃકરણમાં પ્રવેશ કર્યો અને તે થકી માતા ભાગ્યવતી દેવીના ઉદરમાં ગર્ભરૂપ થઈ પ્રાકૃત મનુષ્યની માફક નિવાસ કરીને રહ્યા. ગર્ભમાં પણ સ્વતંત્ર રહેલા મનુષ્ય ભાવનું નાટ્ય કરતા ધર્મને દશમો મહિનો પ્રાપ્ત થતા સત્પુરુષોને સુખ ઉપજાવવા માતા થકી પ્રગટ થવાની સંપૂર્ણ તૈયારી કરી લીધી. સમસ્ત વિશ્વને ધારણ કરનારા સ્વયં ધર્મનું આ પૃથ્વી પર પ્રાગટ્ય થઈ રહ્યું છે ત્યારે અતિ ઉત્સાહમાં આવી ગયેલા બ્રહ્માદિક દેવતાઓ નંદનવનમાંથી પુષ્પો લાવીને વિનયપૂર્વક બે હાથ જોડીને આકાશમાં ઊભા રહી ધર્મના પ્રાગટ્યની પ્રતીક્ષા કરતા જય જયકાર કરવા લાગ્યા ને પોતાના હાથમાંથી પુષ્પવૃષ્ટિ કરવા લાગ્યા. તે સમયે ધર્મના દ્રોહી અસુરોના અંતરમાં પોતાના વિનાશને સૂચવતો મહાત્રાસ ઉત્પન્ન થયો. વિક્રમ સંવત 1796માં પ્રમોદ નામના સંવત્સરમાં સૂર્ય જ્યારે દક્ષિણાયનમાં રહેલા હતા ત્યારે શરદ ઋતુમાં બુધવારે કાર્તિક સુદ એકાદશી તિથિના પવિત્ર દિવસે ઉત્તર ભાદ્રપદ નક્ષત્રમાં વજ્ર નામના યોગમાં કલ્યાણી નામના કર્ણમાં તથા કુંભ લગ્નમાં મંગળ, બુધ, ગુરુ અને શુક્ર આ ચાર ગ્રહો કેન્દ્ર સ્થાનમાં રહેતા ભાગ્યવતી દેવીએ મનુષ્ય શરીરધારી સાક્ષાત ધર્મને જન્મ આપ્યો. પૃથ્વી ઉપર સાક્ષાત ધર્મનું પ્રાગટ્ય થતાં આકાશમાં રહેલા દેવતાઓ સુગંધિમાન પુષ્પની વૃષ્ટિ અને જય જયકાર કરતા દુંદુભી આદિ અનેક પ્રકારના વાજિંત્રો વગાડવા લાગ્યા. દેવતાઓએ મહાહર્ષની સાથે વગાડેલા વાજિંત્રોનો મહાધ્વનિ ત્રિલોકમાં સર્વત્ર વ્યાપી ગયો છે. તે સમયે સ્વર્ગમાં ભેળા થયેલા ગંધર્વો સુમધુર સ્વરે ગીતોનું ગાન કરવા લાગ્યા અને અપ્સરાઓ નૃત્ય કરવા લાગી. ધર્મદેવના પ્રાગટ્ય ભુવન ઉપર પુષ્પની વૃષ્ટિ કરતા મહાહર્ષવાળા દેવતાઓને ત્યાં મોટો ઉત્સવ થયો. ભૂમિ ઉપર નગર, ગામ અને નેસડાઓ આદિ સર્વત્ર મંગળ વર્તાવા લાગ્યું. અગ્નિહોત્રીઓના યજ્ઞકુંડમાં પ્રજ્વલિત અગ્નિઓ નિર્ધૂમ થયા. તે સમયે સત્પુરુષોના મન અતિશય નિર્મળ થયા. સરોવરોને વિશે કમળો ખીલ્યા અને સાથે તેના જળ પણ અતિ સ્વચ્છ થયા. તે સમયે સુખાકારી મંદ સુગંધ અને શીતળ વાયુ વાવા લાગ્યો છે. વાદળા વગરનું આકાશ નિર્મળ થયું છે. સિદ્ધો જય જયકારનો ધ્વનિ કરવા લાગ્યા છે અને ઋષિમુનિઓ ધર્મને રૂડા આશીર્વાદ આપી રહ્યા છે. તે સમયે ધર્મશાસ્ત્રમાં પ્રવીણ પિતા બાલશર્મા વિપ્રે પુત્ર જન્મના આનંદથી હર્ષઘેલા થઈ તત્કાળ વસ્ત્રે સહિત સ્નાન કર્યું. ત્યાર પછી આંગણે આવેલા બ્રાહ્મણોનું પૂજન કર્યું અને તેઓના કહેવા પ્રમાણે પુત્રનો જાતકર્મ સંસ્કાર કર્યો. ત્યાર પછી પોતાની શક્તિ અનુસાર શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે બ્રાહ્મણોને દાન દીધા. બાળકનું શરીર અતિ કોમળ હોવા છતાં મચ્છર આદિ સૂક્ષ્મ જંતુઓના દંશની પીડાને સહન કરતા હતા અને ક્યારેય પણ રુદન કરતા ન હતા. આવા પ્રકારની બાળકની સહનશીલતા જોઈ બુદ્ધિમાન પુરુષો અને સ્ત્રીઓ પણ તેને આ બાળક પૂર્વના કોઈ મોટા યોગી છે એમ જાણવા લાગ્યા. બાળક ધર્મદેવનું શરીર નવીન મેઘની સમાન શ્યામસુંદર અને પ્રકાશમાન હતું. જાનુ પર્યંત લાંબી ભુજાઓ હતી. મંદ મંદ હાસ્યથી સુંદર તેમનું મુખારવિંદ અતિશય શોભતું હતું. આ બાળક મનુષ્ય નાટ્યને કરતા કોઈ ઈશ્વરનો અંશ છે એમ માની બંને માતા પિતા અતિશય હર્ષને પામતા હતા. જન્મથી 12મે દિવસે પિતા બાલશર્માએ વિધિ પ્રમાણે પુત્રનો નામકરણ સંસ્કાર કર્યો. આ બાળકની અંગકાંતિ દેવસમાન સુંદર હોવાથી પૃથ્વી પર દેવશર્મા એવા નામથી વિખ્યાત થાવો એ પ્રમાણે પિતા અને સંબંધીજનો કહેવા લાગ્યા. આ પ્રમાણે પિતા બાલશર્માએ પુત્રનો નામકરણ સંસ્કાર કર્યો. આ બાળક દિવસે દિવસે વધુને વધુ પોતાના પિતાના મનને પોતા તરફ ખેંચતા જતા હતા. એમ કરતા પોતાના સંબંધીજનો અને ઇતરજનોના અંતરમાં વારંવાર દર્શનની ઈચ્છા જન્માવે તેવા અતિશય દર્શનીય થયા. અભૂતપૂર્વ શોભાનો ભંડાર આ બાળક દેવશર્મા દિન પ્રતિદિન તત્કાળ વૃદ્ધિ પામવા લાગ્યા. શ્યામસુંદર શરીર અને ચંદ્રસરખી કાંતિવાળા આ દેવશર્માને સુંદર દાંત ઉગ્યા. ત્યાર પછી સમગ્ર જનોના મનને હર્ષ ઉપજાવે તેવી કાલીઘેલી અસ્પષ્ટ મધુર વાણીનું પ્રથમવાર ઉચ્ચારણ કર્યું. તેમણે વેદોક્ત વિધિથી અન્નપ્રાશન આદિ સમગ્ર સંસ્કારો પિતા બાલશર્મા થકી ક્રમશઃ પ્રાપ્ત કર્યા. મુંજની મેખલા ધારણ કરી ઉપનયન સંસ્કાર પ્રાપ્ત કરી જેના કંઠે પ્રાણ આવી ગયેલા છે એવા બ્રહ્મચર્ય વ્રતને પુનઃ જીવન આપતા હોય તેમ તેનું દ્રઢ પાલન કરતા તે દેવશર્માએ ગુરુકુલમાં નિવાસ કરી અંગે સહિત વેદોનું 12 વર્ષ પર્યંત અધ્યયન કર્યું. ત્યાર પછી અધ્યાપક ગુરુને ઈચ્છિત વસ્તુઓનું દાન કરી સંતોષ પમાડી ક્રમશઃ આવતો બ્રહ્મચર્ય વ્રતનો સમાવર્તન નામનો સંસ્કાર પ્રાપ્ત કર્યો. સુવ્રત મુનિ કહે છે, હે રાજન, ત્યાર પછી સ્નાતક વ્રતમાં પ્રવેશેલા દેવશર્માએ પોતાના સમાન ગુણવાળી તથા ઉચ્ચકુળમાં જન્મેલી યોગ્ય કન્યાની સાથે પરણવાની ઈચ્છા કરી. એ જ ઉત્તર કૌશલ દેશમાં મનોરમા નામે સુંદર નદી વહી રહી છે. તેને કિનારે પાપના સમૂહોનો વિનાશ કરનાર મખોડા નામનું પ્રસિદ્ધ તીર્થસ્થાન આવેલું છે. તેની ઉત્તર દિશામાં છપૈયા નામનું નાનકડું રળિયામણું પ્રસિદ્ધ ગામ આવેલું છે. ચારે વર્ણના મનુષ્યો આ ગામમાં રહે છે. આ ગામની ભૂમિ યજ્ઞ કરનારા પુરુષોને માટે અતિ પ્રિય છે. નિર્મળ જળથી ભરેલા અતિ વિશાળ નારાયણ સરોવરથી અતિશય શોભતું આ ગામ ઉગેલા અનેક પ્રકારના વિશાળ વૃક્ષોથી અતિશય સુહામણું લાગે છે. આવા છપૈયા ગામમાં કૃષ્ણ શર્મા નામના સરવરિયા બ્રાહ્મણ રહેતા હતા. તે મહાવિદ્વાન અને જીતેન્દ્રિય પુરુષ હતા. તેમના ભવાની દેવી નામે પતિવ્રતા પત્ની હતા. તે બંને દંપતી પવિત્ર અને હૃદયથી નિષ્કપટ હતા. તેઓ પરાત્પર પરમાત્મા ભગવાન શ્રી વાસુદેવની પ્રતિદિન પરમ એકાંતિકી ભક્તિપરાયણ જીવન જીવતા હતા. હે રાજન, વિક્રમ સંવત 1798ના કાર્તિક સુધી પૂર્ણિમાની પવિત્ર તિથિએ બુધવારે કૃતિકા નક્ષત્રમાં પરિધિ યોગમાં પૂર્ણિમાના ચંદ્રમાએ પોતાના કુમકુમવર્ણા કિરણોથી પૂર્વ દિશાને જ્યારે શોભાયમાન કરી ત્યારે પ્રકાશમાન દિવ્ય શરીરધારી ધર્મદેવના સહચારિણી શીલ અને સૌભાગ્ય લક્ષણે સંપન્ન તથા અનેકવિધ સદગુણોથી સુશોભિત સાક્ષાત મૂર્તિદેવીનું મા ભવાની અને પિતા કૃષ્ણ શર્માને ત્યાં પુત્રીરૂપે પ્રાગટ્ય થયું. દુર્વાસા મુનિના શાપને કારણે જે સમયે મૂર્તિદેવીનું આ ભૂમિ ઉપર પ્રાગટ્ય થયું ત્યારે મનુષ્યો અને દેવતાઓના અંતરમાં ભગવાન શ્રીકૃષ્ણની શ્રવણ કીર્તન આદિ નવધા ભક્તિ કરવાનો અનેરો ઉત્સાહ વૃદ્ધિ પામ્યો તથા શ્રીકૃષ્ણ ભગવાનના પ્રત્યેક મંદિરોમાં અતિશય મોટા ઉત્સવો થયા. ભૂમિનો ભાર હળવો થયો અને તે જ સમયે અસુરોના સમૂહોને કંઠે જાણે પ્રાણ આવી ગયા હોય તેમ મરણ અવસ્થાને નજીક પહોંચ્યાની અનુભૂતિ થઈ. આ પ્રમાણે શ્રી નારાયણ ભગવાનના ચરિત્રરૂપ શ્રીમદ સત્સંગી જીવન નામે ધર્મશાસ્ત્રમાં પ્રથમ પ્રકરણમાં ધર્મ અને ભક્તિના જન્મોત્સવનું નિરૂપણ કર્યું એ નામે 11મો અધ્યાય પૂર્ણ થયો.